આ માછલું ધીરે ધીરે મોટું થતું જાય અને એમાં આપણે મહાવીરના ગ્રંથો લઈને એક આ પ્રલય માર્ગમાંથી, આ પ્રલય જે દેખાઈ રહ્યો છે એ પ્રલયમાંથી બહાર નીકળી ને એક નવા સતયુગમાં જઈએ, માત્ર એમાં મહાપ્રભુજીના વેદોથી જ, મહાપ્રભુના ગ્રંથોથી જ ચાલતો પુષ્ટિમાર્ગ આપણને દેખાય, એક મને એક આશા છે. ઉપસ્થિત આચાર્યગણ માં દંડવત પ્રણામ. વર્ષોથી મહાપ્રભુજીના કૃપાબલથી ઉપસ્થિત સર્વે આચાર્યજનો અમો લોકોને, વૈષ્ણવજનોને સિદ્ધાંત સમજાવતા આવ્યા છે, જેનું સાચું સ્વરૂપ કંઈક થોડું ઘણું સમજમાં આવી રહ્યું છે. એમાં જે પણ કંઈ શંકાઓ હજી બાકી છે, જે આ ચિંતન શિબિરથી, ત્રણ ચિંતન શિબિરથી એમાં ધીરે ધીરે થોડું વધારે સ્પષ્ટ થતું જાય છે, પણ દરેક વખતે કંઈક ક્ષણે ક્ષણે નૂતનતાની રીતે નવું નવું નીકળે છે, જે હજી પણ ઘણું નીકળશે અને અમારા પર વર્ષા વરસાવશે, એ જ આચાર્ય ચરણના ચરણોમાં દંડવત પ્રણામને પ્રાર્થના. પરમ પૂજ્ય જય જય. અમે બધા પુષ્ટિ માર્ગીઓ વૈષ્ણવો અમૃત જલના માછલા છીએ, ખારા જલમાં ફસાયા છીએ. શ્રી મહાપ્રભુજીના અમૃત રસરૂપી ષોડશ ગ્રંથરૂપી સાગરમાં વિહાર કરતા રહીએ, ક્યારેય અમો એનાથી જુદા ન પડીએ એવી જે જે આપના ચરણારવિંદમાં યાચના સહ ભાનોના દંડ પ્રણામ. પૂજ્ય આચાર્ય વૃંદના ચરણ કમળમાં દંડવત પ્રણામ. જેમ હમણાં જે જે કીધું કે અપ્રેરિત પ્રિયકરણમ, એમ સેવા કૌમોદીમાં કીધું છે, તો આપણે સૌએ પણ અપ્રેરિત પ્રિયકરણમ પુષ્ટિ માર્ગ માટે કરીએ અને પ્રભુના સખ્ય ભક્તિ કરીએ એવી જ મારી ઈચ્છા છે. એવી જ મારી આચાર્ય ચરણોના આશીર્વાદ મેળવવાની આપણે સૌ પુષ્ટિ માર્ગીઓએ એમના ચરણ કોણમાં દંડવત પ્રણામ કરીને એવી આશીર્વાદ માંગીએ કે આપણે પુષ્ટિ માર્ગ માટે અપ્રેરિત પ્રિયકરણમ આપણી પોતાની જવાબદારી સમજીને કરીએ. અને એ પણ જાણવા હું આતુર છું કે જેમ ઓલિમ્પિક્સ રમાય અને એક ચિનગારી જલે અને ત્યાં જ ખબર પડી જાય કે બીજી ચિનગારી 5 વર્ષ પછી ક્યાં જળવાની છે, તો એવું હમણાં જ ખબર પડી જાય કે આવતી શિબિર ક્યાં થવાની છે, એની ચિનગારી ક્યાં જળવાની છે, એ હમણાં જ ખબર પડી જાય ને આપણા સૌની આતુરતાનો અંત આવી જાય. મહાપ્રભુજીના ચરણોમાં, મહાપ્રભુજીના ચરણ શરણ થકી સહુ પડે સહેલું રે, દૈવી જીવ પ્રતિ દયો ગાયો રે, એક વર્યો ગોપી જન વલ્લભ નહીં સ્વામી. તો આચાર્ય ચરણના આશ્રયનું ગાન કરીને આ ચિંતન શિબિરનું અહીંયા સમાપન કરશું. કડવાટ મીઠાશ તો જીવનની હકીકત છે, તેને સ્વીકારવી જોઈએ, એમાં કાંઈ માઠું લગાડવું જોઈએ નહીં ને ઘમંડ કરવું ન જોઈએ. શરણ ભાવ દૈન્ય ભાવથી આચાર્ય ચરણના ચરણોનો આશ્રય આપણને દૃઢ રહે, એ જ આપણી દૃઢતા હોવી જોઈએ. દૃઢ એન ચરણ કેરો ભરોસો, દૃઢ એન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માજ અંધેરો ભરોસો, દૃઢ ઇન ચરણ કેરો, સાધન ઓર નહીં આકલી મેં જાસો સુર કહા કહે દ્વિવિધ આંધરો, બિના મોલ કો ચેરો ભરોસો, દૃઢ ઇન ચરણ કેરો. વલ્લભાદિ શકી જય.